શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 51 દેવી મહાત્મ્ય અંતર્ગત 11મો અધ્યાય. દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ તથા દેવીએ દેવતાઓને આપેલું વરદાન. હું ભુવનેશ્વરી દેવીનું ધ્યાન કરું છું. તેમના શ્રી અંગોની કાંતિ પ્રભાતકાળના સૂર્ય જેવી છે. તેમના મસ્તક પર ચંદ્રમાનો મુગટ છે. તેઓ ઉપસેલા સ્તનો અને 3 નેત્રોવાળા છે. તેમના વદન પર સ્મિતની છટા છવાયેલી રહે છે અને તેમની ભુજાઓમાં વરદાયી મુદ્રા, અંકુશ પાસ અને અભય મુદ્રા શોભી રહ્યા છે. ધ્યાનમનો સંસ્કૃત શ્લોક આ પ્રમાણે છે. બાલ રવિદ્યુતિ મિંદુ કિરીટામ તુંગ કુચામ નયન ત્રય યુક્તામ સ્મેર મુખીમ વરદા કુશ પાસા ભીતિ કરામ પ્રભજે ભુવનેશિમ ભુવનેશિમ. ઋષિ કહે છે, દેવી વડે ત્યાં મહાન દૈત્યપતિ શંભુના માર્યા ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ અગ્નિને આગળ કરીને તે કાત્યાયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે અભિષ્ટની પ્રાપ્તિ થઈ જવાથી તેમના મુખકમળ ઝળકી ઉઠ્યા હતા અને તેમના પ્રકાશથી દિશાઓ પણ ઝળહળી ઉઠી હતી. દેવતાઓ બોલ્યા, શરણાગતની પીડા હરી લેનારા હે દેવી, અમારા પર પ્રસન્ન થાઓ. હે સમસ્ત જગતના માતા, પ્રસન્ન થાઓ. હે વિશ્વેશ્વરી, વિશ્વનું રક્ષણ કરો. હે દેવી, તમે જ ચરાચર જગતના અધીશ્વરી છો. તમે આ જગતનો એકમાત્ર આધાર છો, કારણ કે પૃથ્વીના રૂપમાં તમારી જ સ્થિતિ છે. હે દેવી, તમારું પરાક્રમ અલંગનીય છે. તમે જ જળરૂપે સ્થિત થઈને સમસ્ત જગતને તૃપ્ત કરો છો. તમે અનંત બળથી સંપન્ન વૈષ્ણવી શક્તિ છો. તમે આ વિશ્વની કારણભૂત પરામાયા છો. હે દેવ, તમે આ સમસ્ત જગતને મોહિત કરી મૂક્યું છે. તમે જ પ્રસન્ન થતા આ પૃથ્વી પર મોક્ષની પ્રાપ્તિ કરાવો છો. હે દેવી, સમસ્ત વિદ્યાઓ તમારા જ ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી તમારા જ મૂર્તિઓ છે. હે જગદંબા, એકમાત્ર તમે જ આ વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તમારી સ્તુતિ તો શી થઈ શકે, કારણ કે તમે તો સ્તવન કરવા યોગ્ય પદાર્થોથી પર અને પરાવાણી છો. તમે સર્વ સ્વરૂપા દેવી છો અને સ્વર્ગ તથા મોક્ષ આપનારા છો. તેથી જ તો આજ રૂપમાં તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી સ્તુતિ માટે આનાથી સારી ઉક્તિઓ શી હોઈ શકે ભલા. બુદ્ધિરૂપે સૌના હૃદયમાં વિરાજમાન રહેનારા તથા સ્વર્ગ અને મોક્ષ આપનારા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. કળા, શિલ્પ, કાષ્ટા વગેરે રૂપે ક્રમશઃ પરિણામ અવસ્થાના પરિવર્તન તરફ લઈ જનારા તથા વિશ્વનો ઉપસંહાર સમાપન કરવામાં સમર્થ એવા હે નારાયણી, તમને નમસ્કાર છે. હે નારાયણી, તમે તમામ પ્રકારના મંગળનું પ્રદાન કરનારા મંગલમય દેવી છો. કલ્યાણનું પ્રદાન કરનારા શિવા છો. તમે સર્વ પુરુષાર્થોને સિદ્ધ કરનારા શરણાગત વત્સલ 3 નેત્રોવાળા અને ગૌરી છો. તમને નમસ્કાર છે. તમે સંસારના સર્જન પાલન અને સંહારના શક્તિભૂત સનાતની દેવી છો અને તમે ગુણોના આધારભૂત તથા સર્વગુણમયી છો. હે નારાયણ, હે નારાયણી, તમને નમસ્કાર છે. શરણમાં આવેલા દિનો અને પીડિતોની રક્ષણમાં રત રહેનારા તથા સૌની પીડાને હરી લેનારા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. હે નારાયણી, તમે બ્રહ્માણીનું રૂપ ધારણ કરીને હંસોથી જોતરાયેલા વિમાન પર આરૂઢ થાઓ છો અને દર્ભ મિશ્રિત જળનો છટકાવ કરતા રહો છો. તમને નમસ્કાર છે. મહેશ્વરી રૂપે ત્રિશૂળ, ચંદ્રમા અને સર્પને ધારણ કરનારા તથા મહાન વૃષભની પીઠ પર આસીન થનારા એટલે કે બેસનારા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. મયુરો અને કુકડાઓથી ઘેરાયેલા રહેનારા તથા મહાશક્તિ ધારણ કરનારા કોમારી રૂપધારિણી હે નિષ્પાપ નારાયણી, તમને નમસ્કાર છે. શંખ, ચક્ર, ગદા અને સારંગ ધનુષ્યના ઉત્તમ આયુધો ધારણ કરનારા વૈષ્ણવી શક્તિ સ્વરૂપા હે નારાયણી, તમે પ્રસન્ન થાઓ. તમને નમસ્કાર છે. હાથમાં ભયાનક મહાચક્ર લીધેલા અને દાઢો પર પૃથ્વીને ઉઠાવી રાખેલા વારાહી રૂપધારિણી હે કલ્યાણમયી નારાયણી, તમને નમસ્કાર છે. ભયંકર નરસિંહ રૂપના દૈત્યોનો વધ કરવાનો યત્ન કરનારા તથા ત્રણેય ભુવનોના રક્ષણમાં રત રહેનારા હે નારાયણી, તમને નમસ્કાર છે. મસ્તક પર મુગટ અને હાથમાં મહાવજ્ર ધારણ કરનારા, સહસ્ત્ર નેત્રોને કારણે દિદીપ્યમાન દેખાનારા અને વૃતાસુરના પ્રાણનું હરણ કરનારા ઇન્દ્રશક્તિ સ્વરૂપા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. શિવદૂતિ રૂપે દૈત્યોની મહાન સેનાનો સંહાર કરનારા, ભયંકર રૂપ ધારણ કરનારા અને વિકરાળ ગર્જના કરનારા હે નારાયણી, તમને નમસ્કાર છે. દાઢોને કારણે વિકરાળ મુખવાળા, મુંડોની માળાથી વિભૂષિત મુંડ એટલે દૈત્યનું મર્દન કરનારા ચામુંડા રૂપી હે નારાયણી, તમને નમસ્કાર છે. લક્ષ્મી લજ્જા મહાવિદ્યા, શ્રદ્ધા પુષ્ટિ સ્વધા ધ્રુવા, મહારાત્રી તથા મહા અવિદ્યારૂપી હે નારાયણી, તમને નમસ્કાર છે. મેધા સરસ્વતી, વરા એટલે શ્રેષ્ઠ, ભૂતિ એટલે ઐશ્વર્ય રૂપ, બ્રાભવી એટલે ભૂરા વર્ણના અથવા પાર્વતી, તામસી એટલે મહાકાળી, નિયતા એટલે સંયમપરાયણા તથા ઈશા એટલે સર્વેશ્વરી સ્વરૂપા હે નારાયણી, તમને નમસ્કાર છે. સર્વ સ્વરૂપા સર્વેશ્વરી અને સર્વશક્તિ સંપન્ન દિવ્ય રૂપધારિણી હે દેવી દુર્ગા, અમારું બધા ભયોમાંથી રક્ષણ કરો, તમને નમસ્કાર છે. હે કાત્યાયની, ત્રણ નેત્રોથી વિભૂષિત તમારું સૌમ્ય વદન અમારું સર્વ પ્રકારના ભયોમાંથી રક્ષણ કરે, તમને નમસ્કાર છે. હે ભદ્રકાળી, જ્વાળાઓને કારણે વિકરાળ લાગતું અત્યંત ભયંકર અને સમસ્ત અસુરોનો સંહાર કરનારું તમારું ત્રિશૂળ ભયમાંથી અમારું રક્ષણ કરે, તમને નમસ્કાર છે. હે દેવી, જે પોતાના ધ્વનિથી સમસ્ત જગતને વ્યાપી વળીને દૈત્યોના તેજને નષ્ટ કરી દે છે, તે તમારો ઘંટ અમારું પાપોમાંથી એવી રીતે રક્ષણ કરે કે જેમ માતા પોતાના પુત્રોને હીન કર્મો કરવામાંથી બચાવે છે. હે ચંડિકા, તમારા હાથમાં સુશોભિત ખડગ કે જે અસુરોના રક્ત માંસથી ચર્ચિત છે, તે અમારું મંગલ કરે, અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે પ્રસન્ન થતા બધા રોગોને નષ્ટ કરી દો છો અને ક્રુદ્ધ થતાં બધી જ મનોવાંછિત કામનાઓનો નાશ કરી દો છો. જે લોકો તમારા શરણમાં આવી ચૂક્યા છે તેમના પર વિપત્તિ તો આવતી જ નથી. તમારા શરણમાં આવેલા મનુષ્યો બીજાઓને શરણ આપનારા થઈ જાય છે. હે દેવી અંબિકા, તમે પોતાના સ્વરૂપને અનેક ભાગોમાં વિભાજિત કરીને અનેકવિધ રૂપોથી અત્યારે આ ધર્મદ્રોહી મહાદૈત્યોનો જે સંહાર કર્યો છે તે બીજી કોણ કરી શકે તેમ હતું. વિદ્યાઓમાં જ્ઞાનને પ્રકાશિત કરનારા શાસ્ત્રોમાં તથા આદિ વચનો વેદોમાં તમારા સિવાય અન્ય કોણનું વર્ણન છે? તથા તમારા સિવાય બીજી કોણ એવી શક્તિ છે કે જે આ વિશ્વને અજ્ઞાનમય ઘોર અંધકાર ભરેલા મમતારૂપી ખાડામાં નિરંતર ભટકાવી રહે છે? જ્યાં રાક્ષસો હોય, જ્યાં ભયંકર વિશ્વાળા સર્પ હોય, જ્યાં શત્રુઓ હોય, જ્યાં લૂંટારાઓનું કટક એટલે સૈન્ય હોય અને જ્યાં દાવાનળ પ્રગટેલો હોય ત્યાં ત્યાં તથા સમુદ્રની વચ્ચે પણ સાથે રહીને તમે વિશ્વનું રક્ષણ કરો છો. હે વિશ્વેશ્વરી, તમે વિશ્વનું પાલન કરો છો, તમે વિશ્વરૂપા છો, તેથી સમસ્ત વિશ્વને ધારણ કરો છો. તમે ભગવાન વિશ્વનાથના પણ વંદનીય છો. જે લોકો તમારી આગળ ભક્તિપૂર્વક શિર ઝુકાવે છે તેઓ સમસ્ત વિશ્વને આશ્રય આપનારા થાય છે. હે દેવી, પ્રસન્ન થાઓ. જેમ અત્યારે તમે અસુરોનો વધ કરીને અમારું સત્વરે રક્ષણ કર્યું છે, તેવી જ રીતે હંમેશા અમને શત્રુઓના ભયમાંથી બચાવો. સમસ્ત જગતના પાપો નષ્ટ કરી દો અને ઉત્પાદ તેમજ પાપોના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતો રોગચાળો એટલે કે મહામારી વગેરે મોટા મોટા ઉપદ્રવોને તત્ક્ષણ દૂર કરો. વિશ્વની પીડાને હરી લેનારા હે દેવી, અમે તમારે ચરણે પડેલા છીએ, અમારા પર પ્રસન્ન થાઓ. ત્રિલોક નિવાસીઓના પૂજનીય હે પરમેશ્વરી, સર્વ લોકોને વરદાન આપનારા થાઓ. દેવી બોલ્યા, હે દેવતાઓ, હું વરદાન આપનારી છું. તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માગી લો. સંસારને સારું ઉપકારક તે વરદાન હું અવશ્ય આપીશ. દેવતાઓ બોલ્યા, હે સર્વેશ્વરી, તમે આજ પ્રમાણે ત્રણેય લોકના સઘળા વિઘ્નોનું શમન કરો અને અમારા શત્રુઓનો નાશ કરતા રહો. દેવી બોલ્યા, હે દેવતાઓ, વૈવસ્વત મન્વંતરના 28મા યુગમાં શુંભ અને નિશુંભ નામના બીજા બે મહાદૈત્યો ઉત્પન્ન થશે. ત્યારે હું નંદગોપના ઘરમાં યશોદાના ગર્ભમાંથી અવતરીને વિંધ્યાચળમાં જઈને રહીશ અને તે બંને અસુરોનો નાશ કરીશ. એ પછી અત્યંત ભયંકર રૂપમાં પૃથ્વી પર અવતાર લઈને હું વેપ્રચિત નામના દાનવોનો વધ કરીશ. તે ભયંકર મહાદૈત્યોનું ભક્ષણ કરતી વખતે મારા દાંત દાડમના ફૂલ જેવા લાલ થઈ જશે અને ત્યારે સ્વર્ગમાં દેવતાઓ અને મૃત્યુલોકમાં મનુષ્ય હંમેશા મારી સ્તુતિ કરતા રહીને મને રક્તદંતિકા કહીને ઓળખશે. એ પછી જ્યારે પૃથ્વી પર 100 વર્ષો માટે અનાવૃષ્ટિ થશે અને પાણીનો અભાવ થઈ જશે ત્યારે મુનિઓના સ્તવન કરવાથી હું પૃથ્વી પર અયોનિજા રૂપે પ્રગટ થઈશ અને મારા 100 નેત્રોથી મુનિઓને જોઈશ. તેથી મનુષ્યો મારું સતાક્ષી એવા નામે કીર્તન કરશે. હે દેવતાઓ, તે સમયે હું પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શાકો વડે સમસ્ત સંસારનું ભરણ પોષણ કરીશ. જ્યાં સુધી વર્ષા થશે નહીં ત્યાં સુધી તે શાક જ સૌના પ્રાણોનું રક્ષણ કરશે. આમ કરવાને કારણે પૃથ્વી પર શાકંભરીના નામથી મારી વિખ્યાતિ એટલે પ્રસિદ્ધિ થશે. તે જ અવતારમાં હું દુર્ગમ નામના મહાદૈત્યનો પણ વધ કરીશ અને તેને લીધે મારું નામ દુર્ગાદેવી તરીકે પ્રસિદ્ધ થશે. ત્યાર પછી જ્યારે હું ભીમ રૂપ ધારણ કરીને મુનિઓના રક્ષણ માટે હિમાલય પર રહેનારા રાક્ષસોને ભરખી જઈશ ત્યારે બધા મુનિઓ નતમસ્તક થઈને મારી સ્તુતિ કરશે અને તે સમયે મારું નામ ભીમાદેવી તરીકે વિખ્યાત થશે. પછી જ્યારે અરુણ નામનો દૈત્ય ત્રણેય લોકમાં ભારે ઉપદ્રવો ઊભા કરશે ત્યારે હું ત્રણેય લોકોનું હિત કરવા માટે 6 પગોવાળા અસંખ્ય ભમરાઓનું ભ્રમરોનું રૂપ ધારણ કરીને તે મહાદૈત્યનો વધ કરીશ. તે સમયે બધા લોકો ભ્રામરીના નામથી ચારે તરફ મારી સ્તુતિ કરશે. આ પ્રમાણે સંસારમાં જ્યારે જ્યારે દાનવીય વિઘ્નો ઉપસ્થિત થશે ત્યારે ત્યારે અવતાર લઈને હું શત્રુઓનો સંહાર કરીશ. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મય નામનો દેવી સ્તુતિ નામનો 11મો અધ્યાય સમાપ્ત. અનુક્રમણિકા પ્રમાણે 51મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.